श्री मार्कंडेय पुराण अध्याय 46 देवी महात्म्य अंतर्गत छठो अध्याय धूम्रलोचन नो वध ध्यानम। ओम नाग अधीश्वर विष्टराम फणी फणोत् शोर रत्नावली बास्वदेह लताम दिवाकर निभाम नेत्र त्रयुद भासितम माला कुंभक पाल नीरज कराम चंद्र अर्ध चुडाम परा सर्वज्ञेश्वर भैरवांक नीलयाम पद्मावतीम चिंतये। अर्थात हूँ सर्वज्ञेश्वर भैरवना खोड़ा में निवास करनारा परम श्रेष्ठ देवी पद्मावती चिंतन करूँ छू। तेओ नागराजना आसन पर बेसेला छे। नागोना फणों में शोभता मणिओनी विशाल माला थी शोभती तेमनी देहलता उत्कृष्ट देखाय छे। तेमनो तेज सूर्य समान छे। त्रण नेत्रो तेमनी शोभा में वृद्धि करी रह्या छे। तेओ पोतानी भुजाओं में माला कुंभ खोपरी अने कमल धारण करेला छे तथा तेमना मस्तक पर अर्धचंद्रनो मुगट शोभी रह्यो छे। ओम ऋषि कहे छे। देवीनु कहेवू सांभळीने दूतने घणो क्रोध थयो अने तेणे दैत्यराज पासे जईने बधो वृतांत विस्तारपूर्वक कही संभळाव्यो। दूतनु ते वचन सांभळीने दैत्यराज क्रोधित थई गयो अने तेणे दैत्योना सेनापति धूम्रलोचनने कह्युं, हे धूम्रलोचन, तू पोतानी साथे सेना लईने जल्दीथी जा अने ते दुष्ट स्त्रीना वाळ पकड़ीने बळपूर्वक तेने घसेड़तो घसेड़तो अहीं लई आव। तेनुं रक्षण करवा जो कोई बीजू आवीने उपस्थित थाय तो ते देवता यक्ष के गंधर्व कोई पण केम न होय तेने अवश्य मारी नाखजे। ऋषि कहे छे, शुंभे आ रीते आज्ञा आपी तेथी ते दैत्य धूम्रलोचन 60,000 असुरोनी सेना साथे लईने त्यांथी तरत ज निकळी पड्यो। त्यां जई पहोंचीने तेणे हिमालय पर रहता देवीने जोया अने तेमने पड़कारता कह्युं, अरे ओ तू शुंभ निशुंभ पासे चाल, जो अत्यारे तू मारा स्वामी पासे प्रसन्नतापूर्वक नहीं आवे तो हूँ तने जबरदस्ती तारा वाळ पकड़ीने घसेड़तो घसेड़तो लई जईश। देवी बोलिया, तने दैत्योना राजाए मोकल्यो छे अने तू पोते पण बलवान छे तथा तारी साथे विशाळ सेना पण छे। आवी स्थितिमां जो तू मने जबरदस्ती लई जईश तो हूँ तने शुं करी शकूं तेम छुं। ऋषि कहे छे, देवी आ प्रमाणे कह्युं तेथी असुर धूम्रलोचन तेमना तरफ धस्यो। त्यारे देवी अंबिकाए हुम शब्दना उच्चारण मात्रथी तेने भस्म करी नाख्यो। पछी तो क्रोधे भरायेली दैत्योनी विशाळ सेनाए अने अंबिकाए एक बीजा पर तीक्ष्ण बाणो एटले आयुधो शक्तिओ अने परशुओनो वरसाद वरसावानुं शरू कर्युं। ए दरमियान ज देवीनुं वाहन सिंह क्रोधे भरायने भयंकर गर्जना करतो केसवाळी झुलावतो असुरोनी सेनामां कूदी पड्यो। તેણે કેટલાક દૈત્યોને પંજાના પ્રહારથી, કેટલાકને પોતાના જડબાથી અને કેટલાય મહાદૈત્યોને પટકીને ભોંય પર પછાડીને હોઠોની દાઢોથી ઘાયલ કરીને મારી નાખ્યા। તે સિંહે પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા। કેટલાકની ભુજાઓ તો કેટલાકના માથા છેદી નાખ્યા તથા પોતાની કેશવાળી ઝુલાવતા તેણે બીજા દૈત્યોના પેટ ફાડી નાખીને તેમનું લોહી ચૂસ્યું। અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો। જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે, તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો। તેના ઓઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ, હે મુંડ, તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને કે તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો। જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્રશસ્ત્રોનો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો। તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતા તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો। શ્રી માર્કંડેય પુરાણમાં સાવરણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્માયનો શુંભ નિશુંભ સેનાની ધૂમ્રલોચન વધ નામનો 6ઠો અધ્યાય સમાપ્ત. અનુક્રમણિકા પ્રમાણે 46મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.